શ્રી નારદ પુરાણ પૂર્વભાગ ભાગ ચોથો અધ્યાય 71 વિષ્ણુ પુરાણનું સ્વરૂપ અને વિષય અનુકમણિકા. શ્રી બ્રહ્માજી કહે છે, હે વત્સ સાંભળો, હવે હું વૈષ્ણવ મહાપુરાણનું વર્ણન કરું છું. આ પુરાણના 23,000 શ્લોકો છે. આ બધા પાતકોના નાશક છે. એના પૂર્વભાગમાં શક્તિનંદન પરાશરજીએ મૈત્રેયને 6 અંશ સંભળાવ્યા છે. તેમના પ્રથમ અંશમાં આ પુરાણની પ્રસ્તાવના આપવામાં આવી છે. આદિકારણ, સર્ગ, દેવતા વગેરેની ઉત્પત્તિ, સમુદ્ર મંથનની કથા, દક્ષ વગેરેના વંશનું વર્ણન, ધ્રુવ તથા પૃથ્વીનું ચરિત્ર, પ્રાચેતસનું પાખ્યાન, પ્રહલાદની કથા અને બ્રહ્માજી દ્વારા દેવ, તિર્યક, મનુષ્ય વગેરે વર્ગોના મુખ્ય મુખ્ય વ્યક્તિઓને અલગ અલગ રાજ્યાધિકાર આપવાનું વર્ણન, આ બધા વિષયોને પ્રથમ અંશ કહેવામાં આવ્યા છે. પ્રિયવૃતના વંશનું વર્ણન, દ્વીપો અને ખંડોનું વર્ણન, પાતાળ અને નરકોનું કથન, 7 વર્ગોનું નિરૂપણ, જુદા જુદા લક્ષણોથી યુક્ત સૂર્ય વગેરે ગ્રહોનું પ્રતિપાદન, ભરતચરિત્ર, મુક્તિમાર્ગ નિદર્શન તથા નિદાઘ અને રૂભુનો સંવાદ, આ બધા વિષયો બીજા અંશની અંતર્ગત કહ્યા છે. મન્વંતરોનું વર્ણન, વેદવ્યાસનો અવતાર તથા ત્યારબાદ નરકથી ઉદ્ધાર કરવાના કર્મોનું વર્ણન છે. સગર અને ઔરવના સંવાદમાં સર્વધર્મોનું નિરૂપણ, શ્રાદ્ધકલ્પ તથા વર્ણાશ્રમ ધર્મ, સદાચાર નિરૂપણ તથા માયામોહની કથા, બધા વિષય ત્રીજા અંશમાં બતાવવામાં આવ્યા છે. હે મુનિશ્રેષ્ઠ, સૂર્યવંશની પવિત્ર કથા, ચંદ્રવંશનું વર્ણન તથા નાના પ્રકારના રાજાઓનું વૃતાંત ચોથા અંશની અંતર્ગત છે. શ્રીકૃષ્ણ અવતાર વિશેનો પ્રશ્ન, ગોકુળની કથા, બાલ્યાવસ્થામાં શ્રીકૃષ્ણ દ્વારા પૂતના વગેરેનો વધ, કુમારાવસ્થામાં અધાસુર વગેરેની હિંસા, કિશોરાવસ્થામાં તેમના દ્વારા કંસનો વધ, મથુરાપુરીની લીલા, ત્યાર પછી યુવાવસ્થામાં દ્વારકાની લીલાઓ, સમસ્ત દૈત્યોનો વધ વગેરેની સાથે સાથે પૃથ્વીનો ભાર ઉતારવો અને અષ્ટાવક્રજીનું ઉપાખ્યાન, આ બધું પાંચમા અંશની અંતર્ગત છે. કલયુગનું ચરિત્ર, 4 પ્રકારના મહાપ્રલય તથા કેશીધજ દ્વારા ખાંડિક્ય, જનક અને બ્રહ્મજ્ઞાનનો ઉપદેશ વગેરે વિષયો 6 અંશમાં કહેવાયા છે. ત્યાર પછી વિષ્ણુ પુરાણનો ઉત્તર ભાગ પ્રારંભ થાય છે, જેમાં શૌનક વગેરે દ્વારા આદરપૂર્વક પૂછવામાં આવતા સુતજીએ સનાતન વિષ્ણુ ધર્મોત્તર નામે પ્રસિદ્ધ નાના પ્રકારના ધર્મોની કથાઓ કહી છે. અનેક પ્રકારના પુણ્યવ્રત, યમ નિયમ, ધર્મશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, વેદાંત, જ્યોતિષ વંશ વર્ણનના પ્રકરણ, સ્તોત્ર, મંત્ર તથા બધા લોકોનો ઉપકાર કરનારી નાના પ્રકારની વિદ્યાઓનું વર્ણન છે. આ વિષ્ણુ પુરાણ છે જેમાં સર્વશાસ્ત્રોના સિદ્ધાંતનો સમાવેશ થયો છે. એમાં વેદવ્યાસજીએ વારાહકલ્પનું વૃત્તાંત કહ્યું છે. જે મનુષ્ય ભક્તિ અને આદર સહિત વિષ્ણુ પુરાણને વાંચે સાંભળે છે તે બંને આ લોકમાં મનોવાંછિત ભોગ ભોગવીને વિષ્ણુ લોકમાં ચાલ્યા જાય છે. જે આ પુરાણને લખાવીને અથવા સ્વયં લખીને અષાઢની પૂર્ણિમાએ ધૃતમય ધેનુની સાથે પુરાણોના વેતા વિષ્ણુ ભક્ત બ્રાહ્મણને દાન કરે છે. ધૃતમય ધેનુની સાથે પુરાણોના વેતા વિષ્ણુ ભક્ત બ્રાહ્મણને દાન કરે છે. તે સૂર્ય જેવા તેજસ્વી વિમાન દ્વારા વૈકુંઠમાં જાય છે. હે બ્રહ્મન, જે વિષ્ણુ પુરાણની આ વિષય સૂચિને વાંચે કે સાંભળે છે તે પણ સંપૂર્ણ પુરાણના પઠન શ્રવણનું ફળ પ્રાપ્ત કરે છે. નારદ પુરાણ પૂર્વભાગ ભાગ 4 અધ્યાય 71 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.